શ્રીમદ્ ભાગવત પહેલો સ્કંદ પાંચમો અધ્યાય ભગવાનના યશ કીર્તનનો મહિમા અને દેવર્ષિ નારદનું પૂર્વચરિત્ર. સુતજી કહે છે, ત્યારબાદ સુખેથી બેઠેલા વીણા પાણી પરમ યશસ્વી દેવર્ષિ નારદે પોતાની પાસે જ બેઠેલા બ્રહ્મર્ષિ વ્યાસજીને સ્મિતપૂર્વક કહ્યું. નારદજીએ પૂછ્યું, હે મહાભાગ વ્યાસજી, તમારું શરીર અને મન બંને અંતઃકરણની દ્રષ્ટિએ સંતુષ્ટ તો છે ને? આપે જે કાર્ય કરવાનો નિશ્ચય કર્યો હતો તે સમ્યકપણે સંપન્ન થઈ ગયું છે, કારણ કે તમે આ મહાભારતની જે રચના કરી છે તે ઘણી જ અદ્ભુત છે. તે ધર્મ વગેરે બધા જ પુરુષાર્થોથી પરિપૂર્ણ છે. સનાતન બ્રહ્મ તત્વ વિશે પણ તમે ખૂબ વિચાર્યું છે અને જાણી પણ લીધું છે. તેમ છતાં હે પ્રભુ, તમે કૃતાર્થ થયા હો એવું લાગતું નથી. આપની આવી શોકપૂર્ણ સ્થિતિ જોઈને લાગે છે કે આપને હજુ પણ કંઈક કરવાનું શેષ છે. વ્યાસજીએ કહ્યું, તમે મારા વિશે જે કંઈ કહ્યું તે બધું જ બરાબર જ છે. મારું હૃદય હજુ પણ સંતુષ્ટ નથી. એનું શું કારણ છે એની ખબર નથી. તમારું જ્ઞાન અગાધ છે. તમે સાક્ષાત બ્રહ્માજીના માનસ પુત્ર છો, તેથી તમને જ હું આનું કારણ પૂછું છું. હે નારદજી, તમે સમસ્ત ગોપનીય રહસ્ય જાણો છો, કારણ કે તમે તે પુરાણ પુરુષની ઉપાસના કરી છે કે જો પ્રકૃતિ અને પુરુષ બંનેના સ્વામી છે અને અસંગ રહેવા છતાં પણ પોતાના સંકલ્પ માત્રથી ગુણો વડે સંસારના સર્જન સ્થિતિ અને પ્રલય કરતા રહે છે. તમે સૂર્યની જેમ ત્રણેય લોકમાં વિચરતા રહો છો અને યોગ બળે પ્રાણવાયુની જેમ સૌની ભીતર રહેવાથી અંતઃકરણોના સાક્ષી પણ છો. પરબ્રહ્મ અને શબ્દબ્રહ્મ બંનેમાં મારું જ્ઞાન પૂર્ણ છે. ધર્મ માર્ગનું પણ હું અનુસરણ કરી રહ્યો છું. તેમ છતાં પણ જે મારામાં ઉણપ છે તે કૃપા કરીને તમે કહો. નારદજીએ કહ્યું, હે વ્યાસજી, તમે ઘણું કરીને ભગવાનના નિર્મળ યશનું જ્ઞાન નથી કર્યું. મારી એવી માન્યતા છે કે જેનાથી ભગવાન સંતુષ્ટ થતા નથી તે શાસ્ત્ર કે જ્ઞાન અધૂરું છે. તમે ધર્મ વગેરે પુરુષાર્થોનું જેવું નિરૂપણ કર્યું છે તેવું ભગવાન શ્રીકૃષ્ણના મહિમાનું નિરૂપણ કર્યું નથી. જગતને પવિત્ર કરનારા ભગવાન શ્રીહરિના યશનું ગાન થતું નથી તેવી વાણી ભલે ગમે તેવા ચિત્ર વિચિત્ર અલંકારોથી યુક્ત હોય તો પણ તે કાગડાઓને ઉછિષ્ટ અન્ન ફેંકવાના સ્થાન જેવી અપવિત્ર છે. પરંતુ જેમણે પોતાના હૃદયરૂપી માન સરોવરમાં કમનીય કીર્તિના ભગવાનને પધરાવી દીધા છે તેવા પરમહંસ ભક્તો તેમાં રમણ કરતા નથી. તે વાણી જેમાં સુંદર રચના ભલે ન હોય પરંતુ જેનો પ્રત્યેક શ્લોક ભગવાનના સુય સૂચક નામોથી યુક્ત હોય તેવી વાણી લોકોના તમામ પાપોના નાશ કરે છે. વાણી એ જ છે જેનું સત્ય સત્પુરુષો શ્રવણ ગાન અને કીર્તન કરતા રહે છે. કરતા ભાવ વિના પણ કરવામાં આવેલું કર્મ જો તેમાં ભગવદ્ ભાવ ન હોય તો તેની કોઈ શોભા નથી. ભક્તિ વિનાના નિર્મળ જ્ઞાનની પણ કોઈ શોભા નથી. કામના રહિત કરવામાં આવેલું કર્મ પણ જો ઈશ્વર અર્પણ ન કર્યું તો તે અકલ્યાણકારી જ છે. તો પછી સાંસારિક કામનાવાળું કર્મ કલ્યાણકારી ક્યાંથી બની શકે? સકામ અનુષ્ઠાન માટે તો કહેવાનું જ શું, તે તો ક્રિયા અને રૂપ બંનેમાં અભદ્ર છે. હે મહાભાગ વ્યાસ, તમારી દ્રષ્ટિ અમોઘ છે, અમારી કીર્તિ પવિત્ર છે. તમે સત્યપરાયણ અને દ્રઢવતી છો, તેથી તમે હવે સમસ્ત જીવોને બંધનમાંથી મુક્ત કરવા માટે અચિંત્ય શક્તિના ભગવાનની લીલાઓનું સમાધિ દ્વારા સ્મરણ કરો. જે મનુષ્ય ભગવાનની લીલા સિવાયનું અન્ય કશું કહેવા ઈચ્છે છે, તેવી ઈચ્છાથી જ નિર્મિત અનેક નામો અને રૂપોના ચક્કરમાં પડે છે. તેની બુદ્ધિ ભેદભાવ ભરી બની જાય છે. જેમ પવનના સપાટાઓથી ડગમગતી નાવને ક્યાંય પણ ઠરવાનું ઠેકાણું મળતું નથી, તેવી જ રીતે તેની ચંચળ બુદ્ધિ ક્યાંય પણ સ્થિર થવા પામતી નથી. આ શ્લોકમાં નારદજીનો એ ભાવ છે કે તમે ભગવાનની લીલાઓનું વર્ણન કરો, જેથી લોકો તે કથારસનું પાન કરી પોતાનું કલ્યાણ કરી શકે. કારણ કે આપે વર્ણવેલા અનેક સાધનોમાં તેમની બુદ્ધિ સ્થિર થતી નથી. સંસારી લોકો સ્વભાવથી જ વિષયોમાં ફસાયેલા છે. ધર્મના નામે તમે તેમને નિંદિત પશુ હિંસાયુક્ત સકામ કર્મો કરવાની આજ્ઞા પણ આપી છે. આ તો ઘણી જ અવળી વાત થઈ, કારણ કે મૂર્ખ લોકો તમારા વચનોને આધારે પૂર્વોક્ત નિંદિત કર્મોને જ ધર્મ માનીને આ જ મુખ્ય ધર્મ છે એવો નિશ્ચય કરીને તેનો નિષેધ કરનારા વચનોની ઉચિત માનતા નથી. ભગવાન અનંત છે. કોઈ વિચારવાન જ્ઞાની પુરુષ જ સંસારથી વિરક્ત થઈને ભગવાનના સ્વરૂપભૂત પરમાનંદનો અનુભવ કરે છે. તેથી જે લોકો પારમાર્થિક બુદ્ધિથી રહિત છે અને ગુણો જેમને નચાવી રહ્યા છે, તેમના કલ્યાણ માટે જ તમે સર્વસાધારણ હિતની દ્રષ્ટિએ ભગવાન લીલાઓનું વર્ણન કરો. જે મનુષ્ય પોતાનો ધર્મ ત્યજીને ભગવાનના ચરણ કમળોનું ભજન સેવન કરે છે, ભજન પરિપક્વ થઈ ગયા પછીની તો વાત જ છે. જો એની પહેલા જ તેનું ભજન છૂટી જાય અથવા તેનું મૃત્યુ થઈ જાય, તો શું ક્યાંય પણ તેનું કશું અમંગળ થઈ શકે ખરું? પરંતુ જેઓ ભગવાનનું ભજન કરતા નથી અને કેવળ સ્વધર્મનું પાલન કરે છે, તેમને કેવો લાભ મળે છે? ગોપીઓ તેમના ઘરનું કામ છોડીને સતત ભગવાનમાં ડૂબેલી રહેતી હતી. આ પ્રસંગમાં તેમને ઉદાહરણ માનીને મનુષ્ય પોતાનું ભગવાન સાથે તાદાત્મ્ય જોડવું જોઈએ. કાલના વેગથી જીવન સુખ અને દુઃખ બંને વચ્ચે બંને એક પછી એક મળ્યા કરે છે. બ્રહ્મલોકથી માંડીને નીચેના લોક સુધી ક્યાંય પણ જીવ કાયમ માટે સુખ પામી શકતો નથી. તેથી વિદ્વાન પુરુષે જે શાશ્વત ભગવત પ્રાપ્તિનું સુખ છે, તેના માટે જ પ્રયત્ન કરવો. હે વ્યાસજી, જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણના ચરણાવિંદનો સેવક છે, તે અન્ય મનુષ્યની જેમ જન્મ મૃત્યુ રૂપી સંસારમાં આવતો નથી. તેણે ભગવાનના ચરણ કમળોનું દૃઢતાથી આલિંગન કરી લીધું છે અને તે ભગવાનના સ્મરણને છોડવા ઈચ્છતો નથી, કારણ કે તેને તે રસનો ચસકો લાગી ગયો છે, જેનાથી જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય છે. તે ભગવાન જ આ વિશ્વના રૂપમાં પણ છે. આમ હોવા છતાં પણ તેઓ એનાથી વિલક્ષણ છે. આ વાત તમે સ્વયં જાણો છો, તેમ છતાં મેં તમને ટૂંકમાં કહ્યું છે. તેથી આપ ભગવાનની લીલાઓનું વિસ્તારથી વર્ણન કરો. હે વ્યાસજી, તમારી દ્રષ્ટિ અમોઘ છે. તમે એ વાત જાણી લો કે તમે પુરુષોત્તમ ભગવાનના લીલા અવતાર છો. અજન્મ હોવા છતાં પણ તમે જગતના કલ્યાણ માટે જન્મ લીધો છે, તેથી તમે વિશેષ રૂપે ભગવાનની લીલાઓનું અને યશનું વર્ણન કરો. વિદ્વાનોએ એ વાતનું નિરૂપણ કર્યું છે કે મનુષ્યના તપ, વેદાધ્યયન, યજ્ઞાનુષ્ઠાન, સ્વાધ્યાય, જ્ઞાન અને દાન બધાનો ચરમ લાભ એ છે કે પુણ્ય કીર્તિ એવા શ્રીકૃષ્ણના ગુણોનું અને તેમની લીલાઓનું વર્ણન થાય. હે મુનિ, પૂર્વકલ્પમાં હું પોતાના પૂર્વજીવનમાં વેદવાદી બ્રાહ્મણોની એક દાસીનો દીકરો હતો. તે યોગીઓ વર્ષા ઋતુમાં એક સ્થળે ચાતુર્માસ કરી રહ્યા હતા. બાળપણમાં જ મને તેમની સેવા કરવા નિમ્યો હતો. હું જોકે બાળક હતો, પણ મારામાં કોઈ પણ પ્રકારની ચંચળતા ન હતી. હું જીતેન્દ્રિય હતો, ખેલક્રીડાથી દૂર રહેતો હતો અને આજ્ઞા અનુસાર તેમની સેવા કરતો હતો. હું ઘણો જ ઓછું બોલતો હતો. મારો અશીલ સ્વભાવ જોઈને સમદર્શી મુનિઓએ મુજ સેવક પર અત્યંત કરુણા કરી. તેમની અનુમતિ મેળવીને વાસણોમાં તેમના દ્વારા છોડેલું ભોજન હું એક ટંક ખાઈ લેતો હતો. એનાથી મારા બધા પાપ ધોવાઈ ગયા. આ રીતે તેમની સેવા કરતા કરતા મારું હૃદય શુદ્ધ થઈ ગયું અને તેઓ જેવું પૂજન ભજન કરતા હતા તેમાં મને પણ રુચિ થઈ ગઈ. હે પ્રિય વ્યાસજી, તે સત્સંગમાં, તે લીલાગાનમાં પરાયણ મહાત્માઓની કૃપાથી હું દરરોજ શ્રીકૃષ્ણની મનોહર કથાઓ સાંભળતો હતો. એક એક પદનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતા કરતા પ્રિય કીર્તિ એવા ભગવાનમાં મારી રુચિ થઈ ગઈ. હે મહામુનિ, જ્યારે ભગવાનમાં મારી રુચિ થઈ ગઈ ત્યારે તે મનોહર કીર્તિ પ્રભુમાં મારી બુદ્ધિ પણ નિશ્ચળ થઈ ગઈ અને હું બ્રહ્મ રૂપ થઈ ગયો. તે બુદ્ધિ થકી હું સત અને અસત રૂપી આ સમસ્ત જગતને પોતાના પરબ્રહ્મ સ્વરૂપ આત્મામાં માયાથી કલ્પિત જોવા લાગ્યો. આ પ્રમાણે શરદ અને વર્ષાએ બે ઋતુઓમાં રોજ ત્રણેય સમયે તે મહાત્મા મુનિઓએ શ્રી હરિના નિર્મળ યશનું સંકીર્તન કર્યું અને હું પ્રત્યેક વાત પ્રેમપૂર્વક સાંભળતો હતો. હવે મારા હૃદયમાં ચિત્તના રજોગુણ અને તમોગુણનો નાશ કરનારી ભક્તિનો પ્રાદુર્ભાવ થયો. હું તેમને ભારે અનુરાગી હતો, વિનયી હતો. તે મુનિઓની સેવાથી મારા પાપ નાશ પામ્યા હતા. મારા હૃદયમાં શ્રદ્ધા હતી, ઇન્દ્રિયો પર સંયમ હતો, તથા શરીર, વાણી અને મનથી હું તેમનો આજ્ઞાંકિત હતો. તે દિન વત્સલ મહાત્માઓએ જતી વેળાએ કૃપા કરીને મને તે ગુહ્યતમ જ્ઞાનનો ઉપદેશ કર્યો કે જે જ્ઞાનનો ઉપદેશ સ્વયં ભગવાને પોતાના શ્રીમુખેથી કર્યો છે. તે ઉપદેશને લીધે જ હું આ જગતના નિર્માતા ભગવાન શ્રીકૃષ્ણની માયાના પ્રભાવને જાણી શક્યો કે જે જાણી લેવાથી ભગવાનના પરમપદની પ્રાપ્તિ થઈ જાય છે. હે સત્ય સંકલ્પ વ્યાસજી, સમસ્ત કર્મો પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી દેવા એ જ સંસારના ત્રિવિધ દુઃખોની એકમાત્ર ઔષધિ છે. આ વાત મેં તમને જણાવી છે. હે સુરત, પ્રાણીઓને જે પદાર્થના સેવનથી જે રોગ થાય છે તે જ પદાર્થોનો ઉપચાર વિધિ અનુસાર પ્રયોગ કરવાથી તે શું એ રોગને દૂર નથી કરતો? એ જ રીતે જો કે બધા જ કર્મ મનુષ્યને જન્મ મૃત્યુરૂપી સંસારના ચક્રમાં ફસાવે છે, તેમ છતાં જ્યારે તે કર્મ ભગવાનને સમર્પિત કરી દેવામાં આવે છે ત્યારે તેમનું કર્મ પણ જ નાશ પામે છે. આ લોકમાં શાસ્ત્રવિહિત જે કર્મ ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે છે તેમનાથી જ પરાભક્તિયુક્ત જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભગવાનના ભક્તો ભગવાનની આજ્ઞા અનુસાર ભગવત પ્રીત્યર્થ કર્મનું અનુચરણ આચરણ કરતા રહીને ભગવાન શ્રીકૃષ્ણના ગુણોનું અને તેમના નામોનું આ પ્રમાણે વારંવાર સ્મરણ અને કીર્તન કરે છે. હે પ્રભુ, આપને ભગવાન શ્રી વાસુદેવને નમસ્કાર છે. અમે આપનું ધ્યાન કરીએ છીએ. પ્રદ્યુમન, અનિરુદ્ધ અને શંકરસણને પણ નમસ્કાર છે. આ ચતુર્વ્યૂહ રૂપી ભગવાનની મૂર્તિઓ જે પ્રાકૃત શરીરથી રહિત છે, એવા યજ્ઞ પુરુષ ભગવાનનું જે મનુષ્ય પૂજન કરે છે, તેનું જ જ્ઞાન પૂર્ણ અને યથાર્થ છે. હે બ્રહ્મન, જ્યારે મેં ભગવાનની આજ્ઞાનું આ રીતે પાલન કર્યું, ત્યારે આ વાત જાણીને ભગવાન શ્રી કૃષ્ણ મને આત્મજ્ઞાન, ઐશ્વર્ય અને પોતાની ભાવરૂપ પ્રેમા ભક્તિનું દાન કર્યું. હે વ્યાસ, તમારું જ્ઞાન વિપુલ છે. તમે ભગવાનની કીર્તિનું, તેમની પ્રસિદ્ધ પ્રેમપૂર્ણ લીલાનું વર્ણન કરો. તેનાથી મોટા મોટા જ્ઞાનીઓની પણ જિજ્ઞાસા પૂર્ણ થાય છે. જે લોકોને દુઃખો વારંવાર સતાવતા રહે છે, તેમના દુઃખોના શમનનો આ જ ઉપાય છે, અન્ય કોઈ ઉપાય નથી. પહેલો સ્કંદ અંતર્ગત વ્યાસ નારદ સંવાદનો 5મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.